વારાણસી, સીએન વિદ્યાવિહાર, અમદાવાદ, સાંજ. મનુષ્ય માટે સૌથી શ્રેષ્ઠ ધર્મ કયો? બરાબર લોકોના પુણ્ય કાચા છે, રસ્તો લાકડામાં પણ લોકો ભૂલ પાડે સગતી વાગી કેમ જેનાથી કરે તાર ભીડ કરીને બફારો કરીને એવું બધું ઘરા માંથી પ્રેમ જ સુધી જાય ઘરા એને પ્રિય છે પ્રેયસ અને જાય છે પ્રેયસ માટે અને પ્રિયતા સુધી પ્રેયસ નો પ્રિયતા સુધી કામ થાય એની પ્રિયતા નથી પ્રેયસ પ્રેયસ માટે એની પ્રિયતા માટે એને વિઘ્નો આવે છે હે માટે જ એને વિઘ્નો આવે છે પોતાના જ કરેલા માટે એને વિઘ્નો આવે છે પોતાના જ આવે વિઘ્નો આવે ધરાય ના દે તમારે શું કરી રહી છે ભાવ સુધી જવા માંડ્યા છે લક્ષ્મી જોડે ભાવ સુધે સ્ત્રીઓ જોડે બધા ભાવ સુધે કંટાળી કંટાળી કંટાળી હેરાન હેરાન સુધી છે બધી રાગે પડી પછી એમ નમે છે ને બાપા લાકડા સીધા થવા મળશે એટલે નિમિત્ત સર્વસ્વ બધી સુધી આવે એટલે બધા ઉદ્દેશકો સારા આવે આ થઈ રહ્યા છે ચોખ્ખા ઉદ્દેશકો શરૂઆત થઈ ગઈ શરૂઆત થઈ ગઈ સિગરેટ ચાલુ છે આ તો જૂનો માલ જ જતો નથી ને હા જૂની દુકાનો મોટી મોટી દુકાનો ચાલુ છે ને મોટી મોટી દુકાનો જૂની ચાલુ છે ને ત્યાં દેવથી ધ્યાન યોગ થી મગજ ધ્યાન યોગ થી મને મગજ શૂન્ય બને છે ધ્યાન થી આનંદ આવે છે પછી કોઈ ક્રિયા કરતી નથી ખાલી ધ્યાન થી બેઠા સિવાય ધ્યાન કરીએ 24 કલાક પછી ધ્યાન માં પડી રહેવાનું ગમે પછી આ વ્યવહારિક ક્રિયા કરવાનું ના ગમે કરવાની આવે તો મગજ દુખવા માંડે ધ્યાન થી દેખાય ને કે જેવું પોતાનું રૂપ છે એવું બહાર દ્રષ્ટિ થી દેખાય. હા પણ તો બધી ક્રિયાઓ કરવાની ગમે. આત્માનું ધ્યાન વધતું હોય તો ક્રિયાઓ કરવાની ગમે. મગજ દુખે નહીં, દુખતું મગજ હોય તો મટી જાય. મગજ નબળું પડવાનું આ ધ્યાન છે. કોને તમને શીખવાડ્યું? કોઈ ભાવો કરે તો મેળ દવા કરી ડાક્ટર પૂછ્યું નહીં ખરું કે આ દવા ઉગાડી દેવું. સ્વાભાવિક આનંદ ના લાગે. આજે તમે ધ્યાન કર્યું ને એ રૂપી નું ધ્યાન કર્યું. રૂપી હંમેશા વિનાશી હોય. નાશન કેવું હોય? અરૂપી અવિનાશી કેવું? મને ક્રોધ આવે છે. પરમાત્મા ની કૃપા ક્યારે થશે? મારું ચિત્ત સતત ભગવાન માં કેમ રહેતું? ભગવાન ભયા કરતો હશે. ભગવાન નું રૂપ જોયું હોય, ભગવાન ના ગુણ જોયા હોય, ચિત્ત વધે. રૂપ નહીં જોયું, ગુણ નહીં જોયા, કરવાની શક્તિ કોઈ જતી છે નહીં. આપણે માનીએ, ભ્રાંતિથી માનીએ છીએ. માણસ કર્યું આવી આવે કોઈ શક્તિ નથી, નૈમિતિક છે. કાઢવા માટે મારે શું કરવું જોઈએ? શું કાઢવા માટે? હું પણ બીજો પ્રશ્ન, મારી આત્મદ્રષ્ટિ સર્વમાં પરમાત્મા નું સુખ જોવા માટે ક્યારે સફળ થશે? અને ચોથો પ્રશ્ન, આત્મા પરમાત્મા નું મિલન ક્યારે થશે? તો બધા આત્મા લઈને બેઠા, બીજા કોઈ હસતા જ નથી, બેઠા બીજા કોઈ જોડ કરી હસતા તો શું કરું? ગણપતિ નું બોલે છે, મને થતો નહીં. બીજી કોઈ જગ્યાએ છે કે નહીં? કયા બ્રહ્મા હશે કે કયા લોકમાં હશે? ક્ષેત્રો છે, બધામાં મનુષ્ય છે. શુક્ર મારી સ્વામી છે, અમે તો શિવ પંથી છીએ એટલે અમને વિષ્ણુ કોઈ ઇતિહાસ જાણતા નથી. બીજી બાબત છે, પ્રાઇવેટ બાબત છે. પછી બીજું શું પ્રશ્ન છે? અંતરાય એ પોતાના ઉત્સાહ થી દૂર થાય, વ્યવસ્થિત પણ ના થાય, પોતાનો નિશ્ચય જ રહે, પોતાનો નિશ્ચય અંતરાય. બીજું નીતિ અને અધ્યાત્મ માં મૂળભૂત તફાવત, અધ્યાત્મ તો બહુ ફેરફાર. અધ્યાત્મ એટલે આત્માના સન્મુખ થવું એ અધ્યાત્મ કહેવાય, અને નીતિ એ પુણ્ય ભાષાનું સાધન છે, ધર્મ એ એક ધર્મ છે, અને અધ્યાત્મ તો આત્માના સન્મુખ થવાનો માર્ગ છે. ઉપયોગ ઉપર ઉપયોગ રાખો, એટલે તમારાથી જે ખોટું થઈ રહ્યું હોય, જો ખોટું થતું હોય, એવો ઉપયોગ થયો હોય તમારો, ઝેરી પર તમારો ઉપયોગ હોય, ત્યાં ખોટું થઈ રહ્યું છે. એ ઉપયોગ સ્વરૂપ છે. તો પછી લાગણી, લાગણી વેળા અગત્ય, લાગણી લાગણી વેલા ઇમોશનલ માં જાય માણસ. મુસલમાન રહી ના છે કે ઇમોશનલ થાય. અંગ્રેજીમાં ફિલિંગ અને ઇમોશન બે શબ્દો છે. હા, ફિલિંગ લાગણી એ જુદી વસ્તુ છે અને ઇમોશનલ વસ્તુ જુદી છે. એટલે લાગણી લાગણી વેળા ઇમોશનલ માં જાય. આસક્તિ જે ઘટવત થાય, જે પ્રેમ ઘટવત થાય એ આસક્તિ કહેવાય. જે પ્રેમ વધે વધી જાય અને ઘટી જાય એ બધી આસક્તિ કહેવાય. પ્રેમ એકદમ વધી ગયો છે તો એ આસક્તિ કહેવાય, ઘટી ગયો તો એ આસક્તિ કહેવાય. તમારે કેવો પ્રેમ રહેશે જાણી? શાંત સ્થિર રહે. કરુણા, કરુણામાં દયા ના હોય. દયા જયારે દયાનો પ્રયોગ પૂરો થઈ જાય ત્યારે કરુણા ઉત્પન્ન થાય. દયાનો પ્રયોગ પૂરો થઈ જાય એટલે કરુણા ઉત્પન્ન થાય. મૂળ ધર્મ શરૂઆત થાય દયાથી. ધર્મની શરૂઆત દયાથી થાય છે. તે દયાનો પ્રયોગ પૂરો થઈ જાય ત્યાર પછી કરુણા ઉત્પન્ન થાય. કરુણા એટલે ગાળ વળનાર ઉપર એ સંભાવ અને ગાળ અરે ફૂલ ચડાવનાર એની પર સંભાવ. જ્ઞાની જ કરી શકે ને આ કરુણા કહેવાય. એ કરુણા જ્ઞાની જ કરી શકે ને, બીજો કોઈ કરી શકે ને. બીજા બધા દયામાં હોય. દયા કરુણા કહેવાય. દયા એ ચંદ્રગુણ છે. એટલે કોઈ સંત, કોઈ સંત પુરુષ કે સાધુ આચાર્ય કોઈ દયા તો હોય પણ એમાં નિર્દયતા હોય જ. એ ખૂણામાં પડેલી જ હોય. એટલી દયા હોય નહીં, નિર્દયતા સિવાય એટલી દયા હોય નહીં. ચંદ્ર ગુણ છે અવિનાભાવી. અવિનાભાવી એટલે દયા આવી ગુણ છે. એટલે તમને એમ લાગે કે મહારાજ આટલા બધા દયાળુ છે અને શિષ્ય જોડે આટલું બધું નિકળતા કરે છે એ કોઈ બધા બધી આપણને ખબર પડે કે મેં નીકળતા ખબર પડે કે ઓહો આ મેં માલ ગયો હતો બધો. પ્રેમ એનું નામ કહેવાય કે આ સંસારમાં પ્રેમ શબ્દ વપરાય છે એ તો આસક્તિને માટે વપરાય છે. પ્રેમ જો એ લેવલમાં હોય, નોર્માલિટીમાં હોય ત્યાં સુધી પ્રેમ કહેવાય. નોર્માલિટી છોડે એટલે પ્રેમ આસક્તિ કહેવાય. એટલે મધરનો પ્રેમ હોય પ્રેમ કહેવાય ખરો, પણ એ નોર્માલિટી છૂટી જાય એટલે આસક્તિ કહેવાય. બાકી પ્રેમ એટલે પરમાત્મા સ્વરૂપ છે. નોર્મલ પ્રેમ એ પરમાત્મા સ્વરૂપ છે. જય સચિદાન દાદા ભગવાન દાદા. ભાવ ઉત્પન્ન થાય. ક્ષેત્ર કાળ હોયા સિવાય ભાવ ઉત્પન્ન થાય. કારણ કે એ જે ભાવ કરી રહ્યો છે તે પણ ક્ષેત્ર કાળ ના આધારે કરી રહ્યો છે. કારણ કે સ્પેસ અને ટાઈમ ને આધારે જ કહી દો છો. સ્પેસ અને ટાઈમ ત્યાં અનુસાર જ થાય. પોતાનો દ્રવ્યનો પુરુષાર્થ છે એ ખાલી ભાવ કરવામાં જ છે ને? પોતાનો જે પુરુષાર્થ છે એ ખાલી ભાવ કરવામાં જ છે ને? ભાવ તો કરી રહ્યા છે, ભાવ કરી રહ્યા છે જી માત્ર. પણ એ ભાવને અહિંસક ભાવ કરવામાં પુરુષાર્થ છે. શું છે? ભાવ ઘણા ખરા હિંસક હોય છે, તે ભાવ અહિંસક ફેરવી નાખવું તે પુરુષાર્થ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જે વ્યવહારમાં પરિવર્તન વ્યવહારમાં અટકટ આવે છે, વૈજ્ઞાનિક સંયોગો જે ભેગા થાય છે, એ ભેગા થવા ભેગા થવાનો આધાર કયો? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આ બધા જે ભેગા થાય છે અને જે રિઝલ્ટ આવે છે, તો આ ભેગા થવાનો આધાર શું છે? મૂછો આવા એમ થાય ને કાળ ભેગો થાય ત્યારે મૂછો આવે, સમજાય? કાળ ભેગો થાય ત્યારે છોકરી પહેરાવવા લાયક થાય, કાળ ભેગો ના થાય છોકરી પહેરાવે નહીં, એ પાછા થાય છોકરી ના પહેરાવે. બે વર્ષનો કાળ થાય અને એને મંથલી કોર્સ ચાલુ થાય ત્યારે એમ પહેરાવે, કે અમુક કાળ ભેગો થાય ત્યારે મંથલી કોર્સ ચાલુ થાય, એટલે એમને થાય નહીં. આપણે પહેલી દવા કરીએ કે ઇન્જેક્શન આપીએ તો થાય નહીં, થાય ખરું? હા, બધું કાળના કાળના આધારે બધું ચાલે. અંતરાય આપણે ઉભા કરેલા છીએ, આપણે ઉભા કર્યા બાકી આ પરાણ પરિણામ છે આ બધું, એટલે એમને પરિણામ એટલે એમને હરે ત્યાં કરે એમનો પરિણામ, કોઈને જરૂરિયાત નહીં. શું છે એની મેરેજ છે પરિણામ, એમાં કશું કરવું ના પડે. એટલે કાળ ક્ષેત્ર બધું ભેગું થઈને મેરેજ થયા કરે પરિણામ. આપણે પોલીસ વાળા ગાળ દઈને આવ્યા હોય પછી પોલીસ વાળા બોલાવવા આવ્યો તો તેના આધારે કે છે આ પરિણામ આવ્યું. શું કહ્યું? આપણે કઈ જગ્યા પર છે દ્વારકા નતા તો ક્યાંથી ફરી જાય તો બધું ફરી જાય પરિણામ. પોલીસ આવે ને આવે આવે અને ગાર ના પડી હોય તો બસ આપણું જ છે. બધું શું કહ્યું? શાંતિ રહી થોડી નરગતિ આત્માને કેવા દુઃખો સહન કરવા પડે છે. સ્વર્ગ લોક ને નર્ક લોક આ પૃથ્વી પર છે કે બીજે છે? આ પૃથ્વી પર જે સુખ દુઃખ દેખાય છે એમાં નર્ક લોકો અહીં હોય નહીં અને સ્વર્ગ લોકો અહીં ના હોય. પુરુષારી લોકો હોય અને પાપી લોકો હોય. કેવા? જે દુઃખી દેખાય છે પાપી લોકો છે, અનેક પ્રકારના દુઃખ હોય છે પાપી લોકો છે, અને અનેક પ્રકારનો સુખો વૈભવ ભોગવે છે પુરુષારી લોકો છે, પણ બધા મનુષ્ય છે. શું છે? અને સ્વર્ગ ને નર્ક તો જુદા છે. સ્વર્ગમાં ભૌતિક સુખો ઇન્દ્રિય સુખો કમ્પ્લીટ અને વગર મહેનતે, વગર મહેનતે. અને નર્ક લોકમાં ભયંકર દુઃખો, જે દુઃખનું વર્ણન તમે સાંભળો તો સાંભળનાર માણસ મરી જાય. નર્ક ગતિના જે દુઃખો છે તે એવા ભયંકર દુઃખો છે કે સાંભળનાર માણસ સાંભળીને ત્યાં ત્યાં જ મરી જાય, એટલી ભયંકરતા છે. હવે બીજું તમારે શું પૂછ્યું છે? કહો. અહીં મનુષ્યમાં બચવા એટલે ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય લોક છે. જય જય. નહીં તો પોતાની અધોગતિ નોતરે. શું કહ્યું? અધોગતિ નોતરે. હા, એ જ. યોગ્યતા આયા પહેલા તો મોત થવાથી ઊંધું બોલી આવે. આ મોટા સિલિન્ડર સ્વામી આવડા મોટા દેખાય છે, દુકડા પહેર્યા નથી. દાદા ભગવાન દેખાય છે, આ કલયુગમાં માણસે ભગવાન લખાવવું એ મોટો ગુનો કહેવાય. અને ગતિ બહુ ખરાબ થઈ જાય. અમારા ભગવાન ને પ્રગટ થયા છે 100% આપી વાત, 14% વાત પ્રગટ થયો. જે માગે એ મળે, વાત તો આવડું છે. બેન કે જે મન ચોટતું નથી, શું કરીએ? બધા પાપ સમજાયા હશે કે બધા પત્નીભૂત કરવા પડશે, તારે લાગે પડશે, અન્ન લાગે પડે, કરી દઈ છે. ભગવાન ભગવાન બધા મંદો ને ભગવાન ને જો પામવું હોય તો બધા સમજાવ્યું. મનુષ્ય મનુષ્ય ને હું જે સમજી લઈ છે, મનુષ્ય મનુષ્ય નો ઉપયોગી થવો, મનુષ્ય મનુષ્ય ને મદદ કરવી. અત્યારે જે હિન્દુસ્તાન માં બધા ધર્મગુરુઓ છે એ બધા એક થઈને, આપ જે વાત કરે છે મોટો ગૌરવ ની વાત છે, બધા એક થઈને કઈ કરે તો હિન્દુસ્તાન માં બહુ સારું થઈ જાય, ઉદાર થઈ જાય. એક થઈને કરે તો તમે જલાવી જતી રહે ને મારા બધા નો શું થાય, બધા તૈયાર થયા. કુદરત એ ગાડી ગાડી કરવા માટે થયા અને બીજા નવા ઉત્પન્ન થઈ રહ્યા છે સારા સમજો ને એટલે તમારે તમે કહેજો કે હા ગાડી સારી કરવી પણ તમારે કેટલી જાવ હજુ પાંચરો હોય કે મારી નામે કુદરત કરે તો એમને પેલી કહેતા છે હા જગતના મનુષ્યના તમને દુરુપયોગ કર્યો છે કુદરત તમને છિન્ન રીતે કરી નાખશે શું કહ્યું દવાખાનામાં પગ ઊંચા બધેલા હોય છે ને હાથ ઊંચા બધેલા હોય છે જોવા નથી આવતું એ બધા અહીંયા આગળ લોકો લાભ ઉઠાય ને તે લોકો બધા પઢાઈ પેલા પણ ખોટા આવેલા છે ત્યાં પછી ભેગા થયા ઘણા મસલા છે દરિયામાં પણ તે વાય વાળું માગે છે ને એ પણ જરૂર થાય એ પૂજા એ રીતે અહીં ભેગા થઈ જાય મૂળ લોક નો માર ઓળખતા નથી મને બોલતા ને આ તો દવાખાના સૂર્યગ્રહણ છે તો એમાં એવી માન્યતા છે પછી ખાવું પીવું ત્યાં સુધી કશે અડવું નહીં પવિત્ર થયા પછી જ બધે અડવું તો એના માટે આપની શું માન્યતા છે જે લખેલ છે બધી માન્યતા બધી ખરી છે લોકો માને છે એ માન્યતા ના માનતા એટલે નહીં માન્યતા મુસલમાન ના માને તો એમને કશું લાગતું નથી માને એને લાગે એટલે માન્યતા એ સાચી છે જેટલી માને છે એટલે બોલો માન્યતા સાચી છે નથી માનતા એ નથી માન્યતા સાચી છે શું છે મુસલમાનો કંઈ ના માને તેથી કંઈ એમને ગ્રહો ખાઈ જવાના છે ના ખાઈ જાય ને હા શું સમજાયું તમને એને જઈને ક્યાં માને છે હિન્દુસ્તાનમાં રહ્યા છે ને અને માન્યું હોય તો ના ના કહેવાય પોતાની જવાબદારી પર માને છે ને સાયન્સ શું છે તારા પાસે શું છે વસંતભાઈ વસંતભાઈ પૂછે સાયન્સ શું છે સાયન્સ શું છે ઓડિનભાઈ છે એને વૈજ્ઞાનિક અસર થાય એટલા માટે આ બધું કહેલું બધું આવું બધું થાય છે એની વૈજ્ઞાનિક અસર થાય છે એટલા માટે કહેલું આ બધું તો એટલે સુધી કહેલું કે ઘરમાં માટીના વાસણ હોય તો પણ ફેંકી દેવો માટીના વાસણ હોય તો ફેંકી દેવો કારણ કે લોકો પહેલા માટીના વાસણ 60 વર્ષ સુધી તૂટે નહીં તોય નાખી નતા દેતા એટલે આ સિસ્ટમ કરેલી 6-8 મહિના આવું થાય કે ફેંકી દે શોધખોળ કરેલી આપણી નાખે ગંદુ કરી રાખે આવું બધું થાય તો સાફ સુધી કઈ નાખે બધું અને અસર થાય છે અસર થાય છે વાતાવરણની અસર થઈ જાય વાતાવરણ વાતાવરણ ની અસર થયા કરે ને, એટલે પવિત્ર વિચારો રાખવા જોઈએ, સારા વિચારો, સારું સારું કાર્ય રાખવું જોઈએ. એ બેન ને પૂછ્યું છે આ બધા રિલેટિવ છે, રિલેટિવ રિયલ માં જવું પડશે, તાર સંપૂર્ણ સંપૂર્ણ સુખ થાય, સનાતન સુખ જોઈએ છે લોકોને. સુખ કેવું જોઈએ છે બેન? સનાતન સુખ. અમે તો જે છીએ એમાં રાજી છીએ, રાજી છે. પણ જેને જોઈતું હોય ને, જેને સનાતન સુખ જોઈતું હોય તેને ના કહેવાય આપડે. જેને રાજી હોય તેને કશું વાંધો નથી, કેટલાક જોઈતું હોય સનાતન કાયમ સુખ જોઈએ, એમને કાયમ સુખ જોઈએ, એમને ના કહેવાય મારે. માટે મોક્ષે જવા માટે જે બધા રસ્તાઓ છે, ભક્તિ, જ્ઞાન અને યોગ, એમાં સહેલામ સહેલો રસ્તો કયો છે? તેને માર્ગ છે, માર્ગ એટલે શું? અહીંથી શું આપણે ઇંગ્લેન્ડ જવું હોય એના માર્ગ મળ્યો માટે કે દાડો ભરી ગયો? હા, ક્યાં ભૂલો પડશે? શું ઠેકાણા? તો જેની પાસે પ્લાન છે, પ્લાન એ પહોંચે છે, સમજે ને? એટલે આત્મજ્ઞાન હોય તો જ મોક્ષે જાય, નહીં તો મોક્ષે જવાનો કોઈ રસ્તો છે જ નહીં, માનવું જ નહીં કોઈ, સમજે ને? આત્મજ્ઞાન સિવાય બીજી બધી વાતો ખોટી બધી. આ તો બધા રસ્તા છે, જાત જાતના રસ્તા, પ્લાનિંગ વગરના. કેવું? પ્લાનિંગ વગરના રસ્તા. અને ક્રોધ માન માયા લોક જાય, ક્રોધ માન માયા લોક જાય, ચિંતા જાય, તારે જાણું કે આ માર્ગ ના ઉપર થી આયા છીએ, હવે આ માર્ગ ઉપર આયા તેવલા થાય આપણને, ચિંતા જાય તારે, નહીં તો બીજા બીજા રસ્તે છે એવું માની લેવું. મોક્ષ એટલે અત્યારે જીવ માત્ર સુખ રે ખોળે છે, તેને ખોળે છે તમામ જીવ, પછી મનુષ્ય હોય કે નાના જીવ હોય કે મોટા જીવ હોય, પણ સુખ ને ખોળે, દુઃખ ને દુઃખ કોઈને પ્રિય ના હોય, દુઃખ કોઈને પ્રિય ના હોય ને. એ સુખ આ મનુષ્યમાં મળ્યું ખરું, પણ આ લોકો એનો સંતોષ નથી થતો આ સુખ થી, કારણ કે સુખ ની પાસે દુઃખ હોય છે, એટલે આ સનાતન સુખ નથી, આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે અને કલ્પિત સુખ છે, આ સાચા સુખ નથી. કોઈ માણસને કિંચિત માત્ર સાચું સુખ મળ્યું નથી, અને સાચું સુખ મળે પછી એ સુખ જાય નહીં, પછી કાયમ ને માટે થઈ ગયું. એટલે સાચું સુખ સનાતન સુખ હોય, એ સનાતન સુખ ખોળવાને માટે જ આ બધું છે સંસાર. સુખ સનાતન સુખમાં આ લોકો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કલ્પિત સુખમાં રાખે છે, આઈસ્ક્રીમ ખાધો એમાં આનંદ થાય, ઘણું થાય તો આનંદ થાય, ગાર ભળે ત્યાં મોડું બગડી જાય, ગાર ભળે મોડું બગડી જાય કે ના બગડી જાય? ગજુ કાપી લે તો કોઈ ઉઠાઈ જાય તો પોલીસ પોલીસ વાળો પોલીસ એમ ગાળી દે તો ક્વાર્ટરમાં, પછી મોડું બગડી જાય સુખ ના કહેવાય. કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થિતિમાં કઈ પણ અસર ના થવી જોઈએ, ભગવાન પણ એને અસર ના કરી શકે એવી સ્થિતિ હોય છે, ત્યારે સનાતન સુખ કહેવાય. આને સુખ જ કેમ કહેવાય? આ તો કલ્પનાઓ ખાલી, એક જાતની માન્યતાઓમાં ફર્યા કરે, એક જાતની માન્યતા હોય ને, માન્યતાના કુંડામાં ફર્યા કરે, ભટક ભટક કર્યા કરે, આનંદ અવતાથી માર બહાર કાકા કર્યા કરે, માન્યતાની બહાર નીકળ્યો નથી. અને બધી રોંગ બિલીફ, બધી રોંગ બિલીફ છે, રાઈટ બિલીફ હંમેશા ઠેઠ પહોંચાડે, અને રાઈટ બિલીફ પ્રાપ્ત થતાની સાથે જ શાંતિ ઉત્પન્ન થઈ જાય, જાગ ક્રોધ માર માં નબળી જાય, નબળી જતી રહે, ગાર ભળે તો નબળી ના ઉત્પન્ન થાય, અત્યારે ગાર ભળે નબળી ઉત્પન્ન થાય છે કે નહીં? તરી તરત વાર લગાડતી નથી નહીં, એ શું કામ નહીં, એ બધી રિસ્લેસ, બધું બધી રફ માન્યતાઓ, રોંગ બિલીફ બધી. અનંત અવતારે અનુવાદ કરી છે, રોંગ બિલીફો છે એમ કરી. આ ભાઈ પૂછે છે કે સાચી માન્યતા કઈ? પછી વૈષ્ણવ ધર્મ હોય એ ગમે તે ધર્મ હોય પણ રોંગ બિલીફ હોવ પડતી હોય. ભાઈ પૂછે છે તો પછી સાચી માન્યતા કઈ? સાચી માન્યતા ફક્ત મુક્ત પુરુષે જ આપી શકે. મુક્ત પુરુષ એટલે આ બધી જંજાળો થી જે મુક્ત પુરુષ છે, જેને નિરંતર સનાતન સુખમાં રહેશે તે આપી શકે એમ.